ಸಂಭವನ ಸರ್ವ ಧರ್ಮಾನ್ ಪರಿತ್ಯಜ್ಯ ಮಾಮೇಕಂ ಶರಣಂ ವ್ರಜ ಅಹಂಕಾರ ಸರ್ವ ಪಾಪೇಭ್ಯೋ ಮೋಕ್ಷಯಿಷ್ಯಾಮಿ ಮಾತಿತೆ. મુક્ત થવું એટલું જ સારું પંચાયત હોય ને તો બધી પંચાયત છોડવા શા માટે મારી સાથે ડિસ્કશન કરે છે? મારા ઉપર છોડી દે, હું તને મુક્ત કરી દઈશ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંકાર સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. આપણે કોઈ દવાખાનામાં જઈએ, ડિસ્પેન્સરીમાં, ડોક્ટરને બતાવીએ નહીં કે તકલીફ શું છે. ડોક્ટર થી પૂછીએ, ડોક્ટર સાહેબ આ દવાઈ છે નહીં, એલો કે આ ટીબી ની આ દવાઈ છે નહીં, આ દવાઈ છે તમારી, આ દવાઈ છે નહીં, આ દવાઈ માથા દુખવાની. અરે ભટપણ દવાઈ પૂછવાથી તમને શું લાભ થશે? તારો રોગ કઈ દે તે દવાઈ આપી દઉં. હોય નથી, ખાલી હલકી શરદી થઈ ગઈ હોય, જુકામ થઈ ગયો અને દવાઈઓ આપણે પૂછીએ બધી લિસ્ટ વાંચે, આ છે નહીં, આ છે નહીં, આ છે નહીં. ભગવાન પણ લીલા વિહારી છે, એટલે જેટલા જેટલા પ્રશ્નો પૂછતા જાય છે અર્જુન, ભગવાન બધાને ઉપદેશ આપતા જાય છે કે કર્મ માર્ગ આવી રીતે છે, ને જ્ઞાન માર્ગ આવી રીતે છે, ને ભક્તિ માર્ગ આવી રીતે છે. બધી માર્ગની વિવેચના ભગવાને પૂછી, અર્જુને પૂછી, ને ભગવાન કરતા ગયા. પણ અંતે જો કેવલ મુક્તિની ચિંતા હોય તો ભગવાન કહે છે કશી ચિંતા કરવાની જરૂરત નથી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંકાર સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માતુ. કેમ ચિંતા કરે છે? તારો રોગ ખાલી મુક્તિ નો હોય તો એટલામાં પતી જાય છે. ઉનકી મરજી નો હોય તો ક્યાં તું દાસ તાકત ને કામ મેં આ ભરીએ તો દાસતા આખી ખત્મ થઈ જાય. પણ તને જાણવાની ઈચ્છા હોય કે આ દવાઈ છે નીચે, આ દવાઈ છે નીચે, તને ચાર બધી દવાઈઓની જાણકારી મેળવ. તું રોગીને દવાઈની જાણકારી મેળવવાથી રોગ મટવાનો નથી, રોગીને દવાઈ લેવાથી રોગ મટવાનું છે. મુખ્ય વાત એ છે, બધી દવાઈ જાણી લીધી અને લીધી એકે દવાઈ નહીં તો કઈ રોગ મટશે નહીં. એટલે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી એ ત્રણ વિશેષણો જે લગાડ્યા ભક્તોના ભગવાને, એ ધર્મ પુરુષાર્થ ને છોડીને અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ કે મોક્ષ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે જે તમે ભક્તિ કરતા હો, તો ભગવાન કહે છે કે ઠીક છે, ભક્તિ કરો છો તેમાં કશું ખોટું નથી, પણ આના માટે ભક્તિ ન કરાવાય. ભક્તિ કરવી હોય તો ભક્તિને ધર્મ સમજીને કરો. તેથી મહાપ્રભુજી કહે છે બહુ સુંદર ચતુશ્લોકીમાં, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપિ કદાચન. ભક્તિ કરવી હોય તો બીજા કોઈ હેતુથી નહીં કરતા, ભક્તિ કરવી હોય તો ભક્તિને ધર્મ સમજીને કરો. ત્યારે ધર્મનું ફલ તો કઈ હોવું જોઈએ કે ચર્ચા બેટા સુધી પર ખુદા ભલા કરેગા. તો મહાપ્રભુજી કહે છે સ્મરણમ ભજનમ ચાપિ નત્યાજ્યમ એ નહીતિ મે મતિ. ભક્તિ થકી તમને મુક્તિ મળવી એટલે શું કે તમારી ભક્તિ સહજ સિદ્ધ થઈ જાય છે, તમારી મુક્તિ. જીવનમાં તમે ભક્તિ કરી શકો છો, બસ એ જ તમારી મુક્તિ છે. તે સિવાય બીજી કશી મુક્તિની જરૂરત ભક્તને જ નથી, મુક્તિની જરૂરત જ્ઞાનીને છે. કેમ કે જ્ઞાની વિરક્ત છે, જે વિરક્ત છે તેને મુક્ત થવું જોઈએ. કેમ કે એ જો અનુરક્ત રહી જશે જગતમાં વિષય વાસનામાં તો એને પીડાકારક થશે, એને પીડાકારક થશે તો એને ફાવશે નહીં. અને જે ભક્ત છે એને તો કેમ કે ભગવદ અનુરક્તિ નહીં, મસ્તીમાં આ જગત પીડાદાયક દેખાતું નથી, આ જગત માયિક દેખાતું નથી, આ જગત મિથ્યા દેખાતું નથી, એને તો જગત ભગવદ લીલા રૂપ દેખાય છે, ભગવાનના પરમાનંદની અભિવ્યક્તિ દેખાય છે, એટલે એને કઈ મુક્તિની ગરજ નથી. પણ આપણે દયારામભાઈ કહે છે ને, પાવો પ્રેમ રે પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચું રે, ત્રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે, અમે તો રાજના ખાતા ખવાત, મુક્તિ પણ ના આવે રે. નિત્ય નિરખીએ નટવર રૂપ હોત હૈયા માતી રે, મન માન્યું મળે સૌ એ રે, તે એકતામાં ક્યાંથી રે. એને કહે છે કે અમારે જોઈતી જ નથી, ભાવ પ્રેમરસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે. એટલે ભક્તને તો આ દુઃખ લાગે તો મુક્ત થાય ને, જે દુઃખ જ નથી લાગતો તો મુક્ત શા માટે થાય? જેને દુઃખ લાગતું હોય તે ચોક્કસ તેને મુક્ત થવું જ જોઈએ, જેને હે લાગતું હોય તેને વિરક્ત થવું જ જોઈએ, પણ જેને હે જ નથી લાગતું તેને વિરક્ત થવાની શું જરૂરત છે? એટલે આપણે ત્યાં ગુસાઈજીની વાર્તામાં એક વખતે બહુ સુંદર એક વાત આવે છે કે કોઈ સેવાના પ્રણાલીમાં કોઈ ગડબડી થઈ ગઈ અને ગુસાઈજીને વૈરાગ્ય આવી ગયો. વૈરાગ્ય આવ્યો એટલે ગુસાઈજી ગિરધરજીને આદેશ આપ્યો કે હવે આ મારા રહેતા સેવામાં જો આટલી ગડબડ ચાલતી હોય તો મારે ગ્રહસ્થ જીવન નથી નિભાવવું. કેમ કે મહાપ્રભુજીની આજ્ઞા હતી કે બ્રહ્મ ભાવાત્તુ ભક્તાનાં ગ્રહે એવ વિશિષ્યતે, બીજે બાજે પ્રકારસ્તુ ગ્રહસ્થિત્વા સ્વધર્મત, એટલે ભક્તિ ભક્તિ કરવા માટે ગાઢસ્થ્યને સ્વીકાર્યું છે તે ન્યાયથી જો મારે મારે ગ્રહસ્થ રહેવામાં ભક્તિમાં અડચણ આવતી હોય તો મારે ગ્રહસ્થ નથી રહેવું એમ કરીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે મારા કપડા ત્યારે ભગવા રંગમાં રંગી દો. એટલે જયારે ગુસાઈજીના કપડા ભગવા રંગમાં રંગ્યા તે દોરી ઉપર શ્રી નવનીત પ્રિયાજીનો તનિયો પણ ભગવા રંગમાં રંગેલો હતો. ગુસાઈજીએ પૂછ્યું કે આ શું? કહ્યું કે એવું આદેશ મને થયું કે આપ વિરક્તિ લઈ રહ્યા છો, આપ ત્યાગ કરી રહ્યા છો, તે ભગવાનજી આપણે માથે બિરાજે છે ઘરમાં, આપણો ઘર આપણો ઘર તો નથી, ભગવત સેવાનો ઘર છે. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે બાબતમાં કે તમે પોતે ભક્ત થઈ ગયા એ કઈ ઘરમાં રહેવાનો ઉત્તમ હેતુ નથી. ઘરમાં રહેવું હોય તો તમારે એટલા માટે રહેવું જોઈએ કે આ ઘરમાં હું ભગવત સેવા કરી શકું છું, આ ઘરમાં હું ભગવત ભગવત કાર્ય કરી શકું છું. એટલે ભગવત કાર્યાર્થમ રહેવું જોઈએ ઘરમાં. ભક્ત થયા તેથી કઈ તમને સર્ટિફિકેટ નથી આપી શકાતું કે ઘરમાં રહો, પણ ભગવત કાર્ય માટે રહેતા હો તો એવો ઘર તો મને ત્યાં કહે છે કે તાવત કારાગ્રહ ગ્રહ, એ ગ્રહ કારાગ્રહ છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ ગ્રહ કારાગ્રહમાં કૃષ્ણનો જન્મ થતો નથી. એક વખતે કૃષ્ણનો કારાગ્રહમાં જન્મ થયો પછી કારાગ્રહ કારાગ્રહ નહીં રહી જાય. આપણે ભાગવતમાં સરખી રીતે જાણીએ છીએ વાતને કે જે બંધનો બંધ્યા હતા દેવકી ને વસુદેવ ને, જે દ્વારો બંધ હતા કારાગ્રહના, જે અસુરો એના ઉપર બેઠા હતા કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય એના, પણ કૃષ્ણનો જન્મ થતા એ અસુરોને મારવાની ગરજ નહીં પડી, એમને પોતાની નીંદ આવી ગઈ, ઊંઘ આવી ગઈ, દ્વાર પોતાની મેળે ખુલી ગયા, બંધનો પોતાની મેળે છૂટી ગયા. કેમ કે કૃષ્ણ જો કારાગ્રહમાં જન્મતો હોય તો આપણે મહેલ નથી જોઈતા, કારાગ્રહ સૌથી સારો. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવરાચું રે. ભક્તિ કહે છે કે અમને કારાગ્રહ મુબારક, તમને સ્વતંત્રતા મુબારક, અમને કારાગ્રહ મુબારક. પણ ક્યારે કારાગ્રહ મુબારક? કે જયારે એ કારાગ્રહમાં કૃષ્ણનું જન્મ થતું હોય તો, નહીં તો નહીં. તેથી કહે છે કે જો કૃષ્ણ ન જન્મતો હોય અમારે પાસે અમારા ઘરમાં અમારી સાથે તો અમને મુક્તિ પણ જોઈતી નથી. મુક્તિ નો નથી ખારી લાગે, પેલું મીઠું જેવું ખારું લાગે એવી અમને મુક્તિ પણ ખારી લાગે છે. કડવી કહેવી હોય તો કડવી એ કહી શકો છો, એ તો જેને જે ખરાબ લાગતું હોય તે ગાળો આપવી જોઈએ. ખારી કે કડવી નો કઈ પ્રશ્ન નથી. એટલે મુખ્ય મુદ્દો શું છે કે જે ધર્મ અર્થ કામ મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થ નો આપણે સ્વરૂપ સમજ્યા, તેમાં ભક્તિ જો કરવી હોય તો ભક્તિને સ્વધર્મ માનીને કરવી જોઈએ. તેથી ત્યાં કહ્યું છે કે પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મો અર્થો હરિદેવહી કામો હરિદિદ્રક્ષૈવ મોક્ષો કૃષ્ણસ્થિતે ધ્રુવમ. તમે ભગવાનના થયા એવો ભાવ તમારામાં જાગ્યો, બસ તમે મુક્ત છો. આશ્વસ્ત રહો, બીજી મુક્તિની શું જરૂરત છે? એક સુફી સંતે કહ્યું છે, યહાં ભી આહે ભરા કરેંગે વહાં ભી નાલે કિયા કરેંગે, જિને તુજી સે હૈ સિર્ફ નિસ્બત વો તેરી જન્નત કો ક્યા કરેંગે. અહીંયા રડવાનું છે ત્યાં રડવાનું હોય, જે તું ના મળતો હોય તો જેવો આ જગત છે તેવો એ વૈકુંઠ છે, તેવો તે શિવલોક છે, તેવો કૈલાસ છે, તેવો બહસ્ત છે, તેવું હેવન છે. તું મળતો હોય તો બધું સાર્થક છે, અને તું ન મળતો હોય તો સ્વર્ગાપ વર્ગ નરકેશ વપી તુલ્યાર્થ દર્શિના. ભક્ત સ્વર્ગ નર્ગ અપવર્ગ ત્રણેયમાં તુલ્ય દ્રષ્ટિ રાખે છે, એને જે જોઈએ છે તે એ જ કે તેષામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાની નોત્યર્થો અહમ સચ મમ પ્રિય. એ ભક્તિનો મૂળ ભાવ છે. એટલે આપણે અર્થાર્થિતાની નિંદા નથી કરી શકતા, થોડીક સાવધાનીથી આ પ્રશ્નને સમજી લેજો. આપણે આરતીની નિંદા નથી કરતા, થોડીક સાવધાનીથી આ પ્રશ્નને સમજો. આપણે જિજ્ઞાસુતાની નિંદા નથી કરતા, એટલે સરખી રીતે સમજો. મહર્ષિ વેદ વ્યાસ જિજ્ઞાસા કરી છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કરીને, પણ આપણે જે નિંદા કરી રહ્યા છે કે જિજ્ઞાસુ હોય તો સરખી રીતે જિજ્ઞાસા કરી લે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા થી લઈને અનાવૃત્તિ શબ્દાત અનાવૃત્તિ શબ્દાત પર્યંત આખો બ્રહ્મસૂત્ર સમજી લે, સરખી રીતે વાંચી લે, સમજી જા. એને સમજી જા એટલું જ નહીં, એને જીવનમાં અમલમાં ઉતારી લે, તને આ મુક્તિ મળી જશે. પણ જો ભક્તિ કરવી હોય તો ભક્તિ ભક્તિ માટે કર. ભક્તિના આગળ કોઈ બીજો ફલ સામને નહીં રાખતો. ભક્તિના આગળ બીજો કોઈ ફલ સામે રાખતો કે ભક્તિ ભક્તિ નહીં રહી જાય. કોઈક જાતની એમાં વંચના આવી જાય છે, કોઈક જાતનું એમાં મિથ્યાત્વ આવી જાય છે. જેમ સસલું સાચું સીંગડું સાચું, પણ સસલાનું સીંગડું કર્યું એટલે વાત ખોટી થઈ ગઈ. એમ મુક્તિ માટે ભક્તિ કરી, જ્ઞાન મેળવવા માટે ભક્તિ કરી, અર્થ કમાવા માટે ભક્તિ કરી, દુઃખ દૂર કરવા માટે ભક્તિ કરી એટલે વાત ખોટી થઈ ગઈ. ભક્તિ સાચી નથી રહી જતી. બાકી ભક્તિ એ સાચી, અર્થાર્થતા એ સાચી, જિજ્ઞાસુતા એ સાચી, અને બધી જ વાત સાચી, પણ જોડણીમાં ક્યાંક કશું ફરક પડી જાય છે. એ વાત સમજી લેશું આપણને તો સરખી રીતે ભગવાનનો તાત્પર્ય સમજમાં આવે. નહીં તો આપણને લાગશે કે કોઈક વખતે નિંદા કરે છે, કોઈક વખતે સ્તુતિ કરે છે. અને ઋષિનામ ભાઈ ચિત્રા ચિત્રા વાચો પ્રવંતિ, ચિત્રા વાચો પ્રવંતિ એ વાત નથી. ભગવાનનો તાત્પર્ય ઘણું ગૂઢ છે, અને એ ગૂઢતાને આપણે સમજીએ તો ભક્તિનો ભાવબોધ આપણા હૃદય ઉપર અવતીર્ણ થશે. ભક્તિ એક બહુ સ્વતંત્ર વૃત્તિ છે. ભક્તિ એ જ્ઞાનનો અંગ નથી. ભક્તિ અને જ્ઞાન તે ભક્તિનો અંગ નથી. જ્ઞાન એક સ્વતંત્ર માર્ગ છે. તેથી ભગવાન ભાગવતમાં આજ્ઞા કરે છે, નિર્વિણ્ણાનામ જ્ઞાન યોગ કર્મયોગસ્તુ કામિનામ ન નિર્વિણ્ણો નાતિ સક્ત ભક્તિ યોગસ્ય સિદ્ધિદ. એટલે કર્મયોગી જે કામ સકામ છે તેના માટે કર્મ કરવાનું હોય છે, જે નિષ્કામ નિવૃત્ત છે તેના માટે જ્ઞાન હોય છે, અને ન નિર્વિણ્ણો નાતિ સક્ત જે અતિ નિર્વિણ્ણ નથી, જે અતિ આસક્ત નથી, એને ભક્તિયોગ અપનાવવું જોઈએ. કેમ કે એના હૃદયમાં સ્નેહની એ સહજતા વિદ્યમાન છે કે એને કશું નિંદનીય નથી લાગતું, એને કોઈ જાતની કામના નથી. એ જાતની જેમ ભગવાન આગળ જઈને કહે છે ઉદાસીન વદાસીન, ભગવાન ઉદાસીન નથી. પણ આપણે સમજી કેવી રીતે શકીએ કે ભગવાન કેવી રીતે સૃષ્ટિ કરે છે? સૃષ્ટિના કર્મમાં ભગવાન પ્રવૃત્ત થયા તેનો કોઈક એક્ઝામ્પલ આપણને સમજવું હોય તો કેવી રીતે સમજવો? એ કહે છે કે ઉદાસીન વદાસીન અસક્તન પેટુ કર્મ. ઉદાસીન નથી ભગવાન, ઉદાસીન વત. વત એટલે ઉદાસીન જેવો. તમને સમજ નહીં પડે ને વાત, આપણને એ સમજ પડી શકે કે આ કામના હોય તો કોઈકને મળવા જઈએ, આપને એ સમજ પડે કે ન કામના હોય તો મળવાની શી જરૂરત, પણ એ સમજ ન પડે કે નિષ્કામ કોઈને મળવા જવું શા માટે, એ સમજ નથી પડતું. આપણને એ સમજ પડે કે કામના હોય તો આ કાર્ય કરવું, આપણને એ સમજ પડે કે અમારે કામના નથી તો કર્મ શા માટે કરવું, અમે વિરક્ત છીએ. એ સમજ નથી પડતી આપણને કે ન કામના હોય તો એ કર્મ કેવી રીતે કરવો. તો ભગવાન સમજાવે છે કે ઉદાસીન વદાસીનમ અસક્તમ તેજુ કર્મ છું. એ કર્મમાં ઉદાસીન વત છું, ઉદાસીન નથી. ઉદાસીન શા માટે નથી ભગવાન? કેમ કે ભગવાન જે કર્મ કરે છે પોતાના પરમાનંદની અભિવ્યક્તિ માટે કરે છે. કોઈ શક્તિ ભગવાનને પ્રભાવિત કરી શકતી નથી કે જે શક્તિથી પ્રભાવિત થઈને ભગવાનને કોઈ કર્મ કરવું પડતું હોય. કોઈ શક્તિ કે કોઈ એવો એક્સટર્નલ ફોર્સ નથી ભગવાનના રાજ્યમાં કે જે ભગવાનથી કોઈ જબરદસ્તી કર્મ કરાવી શકે. ભગવાન સ્વતંત્ર છે. પોતે સ્વતંત્ર હોવા છતાં નાના વાપ્તમ અવાપ્તવ્યમ વર્તે એ વચ કર્મણી, મારે કશું પ્રાપ્ત કરવું નથી, મારે કશું ખોવું નથી, છતાંય હું કર્મ કરી શકું છું. શા માટે? આનંદની અભિવ્યક્તિ માટે. સમજવું હોય તો આપણને ખબર પડે, એક બાળક રમતો હોય, એ રમતો હોય, એ કેવળ પેલા ક્રિકેટ રમનારા જે હોય ને, શું કહેવાય, એની 11 ટીમ કેવી કશી હોય છે, એ લોકોને કોઈ ટ્રોફી જીતવાની હોય. જે ન રમનારા હોય એમને કશું જીતવાનું ન હોય. એના બધા નિયમો હોય. હાર જીતમાં આપણને એટલો બધો ઉત્સાહ અને અનુત્સાહ થાય કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની ટીમ વચ્ચે જો ક્રિકેટ રમાતી હોય ને હિન્દુસ્તાનની જો 9 વિકેટ ગબડી જાય તો આપણે રેડિયોને બંધ કરી દઈએ કે રેડિયો એવા સમાચાર આપ્યા છે. એટલે રમતમાં આપણને એવો એવો ભાવ પ્રકટ થતો હોય છે. પણ શા માટે? કેમ કે જે રમનારાઓ છે એ પણ યા તો કીર્તિ માટે રમતા હોય છે, યા તો અર્થ માટે રમતા હોય છે. મને કોઈક ને કોઈક ધર્મ અર્થ કામ મોક્ષ જેવા કોઈક પુરુષાર્થને સામે રાખીને રમી રહ્યા છે. કોઈક દેશ ભાવનાથી રમતા હોય છે, રહેતો હોય ઓસ્ટ્રેલિયામાં કે ન્યુઝીલેન્ડમાં કે ક્યાંક વેસ્ટ ઇન્ડિઝમાં, પણ કે આપણો દેશની રમત રમાઈ રહી છે તો રમવા આવી જાય, એ ધર્મ ભાવથી રમવું કહેવાય. કોઈ અર્થભાવથી રમતા હોય કે ભાઈ ક્રિકેટ રમશું તો પૈસા મળશે, કોઈ કામભાવથી રમતા હોય કે જગતમાં પ્રસિદ્ધિ થશે, કોઈ મોક્ષ ભાવથી રમતા હોય કે રમ્યા વગર ચાલશે નહીં, એટલે મોક્ષ ભાવથી રમતા હશે. એ ધર્માર્થ કામ મોક્ષ ભાવથી ક્રિકેટ રમનારા લોકો જે કહેવાય એમને પ્લેયર્સ જે રમનારાઓ છે, એમની ક્રિકેટ લીલારૂપ ક્રિકેટ નથી. એમની ક્રિકેટ બોલ લાગી જાય પણ એના હાથમાં બેટ કાયમ રહે.